એ હાચલી વાત છે, પણ તે ઇન્ડિયા કોલ નહીં નથી, ફોરેન વાત છે. ઇન્ડિયા ના માણસ કોલ નહીં નથી કામ ની, કઈ બધેલા ઇન્ડિયન છે, કઈ બધેલા કોલ નહીં, કઈ બદલા નું કામ નહીં. હા, કઈ બદલા એને અટ્યુમ કરી ફરે કૃષ્ણમૂર્તિ. તેથી કૃષ્ણમૂર્તિ વારે ઘડી બોલે ને, એ કોઈ પાંચ નો ફેરફાર થતો નથી કે ના થાય, નખા મહેનત થઈ જાય. શા માટે મહેનત કેમ કરે છે? એને લાગણી છે બહુ કરુણા થી. વિકલ્પી પાસે જ નહીં બરોબર છે. આ સહજ બધા એમને કહ્યા તો ચાલે. અહીંયા આવે છે તો આપડા જ બેસે છે ને ત્યાં જઈને. અહિયાં જયારે આવે છે ત્યારે આપડા જ લોકો જઈને બેસે છે ત્યાં. આપડા લોકો જેમાં જવા પહેલા કશું કરવું નહીં. જઈને તો બે પછી કહીએ સત્સંગ કરી આવે પાછા તો તેઓ જેવો જોયેલા બોલા જેવો જેવો હોય. એટલા જ મતભેદ હોય ને એટલી જ મંજૂરો ગયા હોય. પેપર થયો ના હોય, પેપર થાય નઈ. એર ઇન્ડિયા નું પ્લેન તૂટી ગયું, એ બધા નિમિત્ત હતું. આજે વ્યવસ્થિત હતું ગપ્પું કશું નથી. જેને એક્સિડન્ટ જગત કહે છે એ એક્સિડન્ટ લોકોને લાગે છે. એક્સિડન્ટ એ શું કે વગર કારણે અચાનક થઈ ગયું, આ એવું ના બને. કોઈ પણ કારણ વગર કાર્ય ના હોય. શું ના હોય? કાર્ય ના હોય. એટલે એક્સિડન્ટ એટલે શું છે કે આ જગતમાં જે બધા કાર્યો થઈ રહ્યા છે એને ઇન્સિડન્ટ કહેવાય. શું કહેવાય? ઇન્સિડન્ટ. એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ એન્ડ એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ. બસ કોઝિસ શું થાય હોય કે એ વસ્તુ એક નહીં કરે. એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ. બરોબર છે. અને એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ. કારણ સિવાય બને ને, કોઈ પણ કારણ સિવાય કાર્ય કોઈ બને નહી. પાછળ જે બધા ઇન્વેસ્ટિગેશન ચાલશે, એર ઇન્ડિયા વાળા ઇન્વેસ્ટિગેશન કરશે ને, ના કરે ને, પછી એ લોકો કારણ લઈ આવશે. કશું ત્યાંનું કારણ આ છે. હવે કારણ અજાણ માં, અજાણ નું કારણ ને, એ બધા ઉપલબ્ધ કારણો, બધા સુપરફ્લુઅસ કારણો. મૂળ કારણ તો ડુબાડી દીધા પેલા નથી. આપણા દેશે દાદા આટલી ગુલામી ભોગવી આપણા જ કારણો હતા કે હિન્દુસ્તાને આટલી ગુલામી ભોગવી 400 વર્ષ ની બ્રિટિશ રાજ ની આપણા જ કારણો હતા કે આપણા લીધે કારણ એ ખરેખર ની ગુલામી હતી. ના ના, અત્યારે અત્યારે છૂટા થયેલા છે ને તો ગુલામી ને બોલાવી રહ્યા છે ને, વડવડા કરીને એનું એ ચાલે છે. ના ના, વડવડા કરી ગુલામી બોલાવી રહ્યા છે. કોઈ અમારી ઉપરી જોઈએ હંતર મારે એવો. શું કે છે? બરોબર છે. ઉપરી નથી તેમાં સહન થતું નથી. વડા મારા તોફાન તોફાન વિરોધ વિરોધ વિરોધ પાર્ટી પેલી પાર્ટી. લક્ષણ ક્યાં છે એમને સારા? આવી ઝઘડા કરીને જ લોકો બહાર ના થઈ ગયેલા. ઘરમાં ઝઘડો પે એટલે બહાર ના થઈ જાય. આપડે ક્યાં બેસીશું દાદા? ક્યાં બેસી? બધા બહાર દુનિયામાં એનો છોકરો આપડે ત્યાં એ કરે અહિયાં આગળ આપડે ત્યાં આવે અને એ પણ બાપે આવે ભાદર માં ગયો ભાદર ગામ માં ગયો તો પછી એમને આશા રાખી દાદા ભગવાન મહાત્મા આવે હું દર્શન કરું કે હું પગે ચરાતો નથી બરોબર અને પછી હું ત્યાં ગયો એ છે ઘર માંથી બહાર નીકળી અને રસ્તા માં બેઠેલા ઘર માંથી બહાર નીકળી રસ્તા માં ક્યાં બેઠા પછી આમ ઉભા થયા પછી ઉભા ના કર્યો માર્યો દાદા એ મને ધબો માર્યો મારો બાર ગયો એટલે મને વડે ગયો બહાર ના બધા લોકો આવા બીમારી માટે મને કે અમને કઈ મટાડ્યું કે તમને આવું જઈ ગયું બનાવું જઈ ગયું બનાવું મેં ભાઈ હાથ માર્યો થઈ ગયું મેં કર્યું નથી ગુલાબ ભાગી લો ગુલાબ ઉતરે છે બરોબર છે મેં કર્યું નથી આમ દસ કે બિલકુલ ભેગું જાય એમાં મેં બરોબર છે યસ નામ કરે છે જઈનો એને યસ નામ કરે મુંબઈ નું બધું દાદા ભગવાન ચમત્કાર ચમત્કાર જ ભરેલા છે ચમત્કાર અને બહુ મોટું લાગતું હોય તો આશ્ચર્ય છે પણ ચમત્કાર ના કહેવાય આશ્ચર્ય ચમત્કાર ના છે ચમત્કાર તો બાવા કરે ભગવાન એટલે ભગવાન ઓળખા મિત્રો સિદ્ધાર્થમાં ને ઓળખવાના સિદ્ધાર્થમાં એ ભગવાન તે તમારું શરૂ છે દાદા એવું પૂછવાનું કે આ લિફ્ટ માં ચડાયા તમે એ લિફ્ટ ને થોડી ફાસ્ટ થાય કે નહીં એટલે ધીરે ભાંગડ નહી કરી આપડે દાદા આજ્ઞા મળે બધું બીજું બધું વ્યવસ્થિત છે એના ટાઈમે ગાડીઓ ઉભી રહે છે પછી કેટલાક લોકો તો ગાડીમાં દોઢ ધમ કરે છે આવી નથી ટેસર આવી બાર જો કરે આમ કરવાથી હેરો આવશે a કે તીર્થંકર આ કાળમાં નહીં થાય, આ કાળમાં નહીં થાય, ભારતમાં કે ક્યારે પણ નહીં થાય. એમ કહ્યું ને કે તીર્થંકર આ કાળમાં ભારતમાં નહીં થાય કે ક્યારે પણ ન થાય. આ કાળમાં નહીં થાય કે ક્યારે પણ નહીં થાય? આ કાળમાં નહીં થાય કે કોઈ પણ વખત નહીં થાય? ના, હજુ 84,000 વર્ષ સુધી નહીં થાય. પછી થાય એનો અર્થ એમ તો કળિયુગ જશે પછી થી. એટલે એનો અર્થ એમ કે કોણ થવાનું છે એનું નામ આપી શકો? અમૃતભાઈ પૂછે છે કે તીર્થંકર કોણ થવાનું છે એના નામ આપી શકાય? અમૃતભાઈ બધા આપેલા છે. મારી પેલા તીર્થંકર થયા ભાઈ, મારી બીજા આવતા તીર્થંકર નામ આપીને ગયા. પેલા પદ્મનાભ તરીકે થશે, જે સૈનિક રાજા હતા ને. હમણાં ગૌડા પાંચ વખત આપડે વાંચીએ છીએ ને કે દાદા ભગવાન ના ભાવિ તીર્થંકરો, તે દાદા ભગવાન ના ભાવિ તીર્થંકરો આ 24 નામ આપીને ગયા છે. તે કે બીજા આપણે જે સવારના જે નમસ્કાર વિધિમાં કરીએ છીએ ને કે 24 તીર્થંકર ભગવંતો ને દાદા ભગવાન ના ભાવિ તીર્થંકરો ને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, તો તેમાં આ ભાવિ તીર્થંકરો કે બીજા કોઈ તમારા જુદા થવાના છે તે તીર્થંકરો ભાવિ એટલે ભવિષ્યમાં થવાના. એમ કે 24 માં ના એમ એમનો પ્રશ્ન એવો, એમનો પ્રશ્ન એવો છે કે આ 24 તીર્થંકરો જે કહી ગયા છે મહાવીર ભગવાન, તે આ ભાવિ તીર્થંકર જે થાય અગર બીજે બીજા બીજી તો હશે ના જાય એમ કઈ કહેવાય ને. પણ આ ભાવિ તીર્થંકર અમે જઈ કહ્યા હોય ને તે તીર્થંકર થવાને યોગ્ય છે એવું અમે કહી દીધું. બરોબર. એટલે કોક દાદા એ તીર્થંકર હશે ત્યાં એવું કહેવા માંગી છે. એનામ તીર્થંકર નામનો ગુણ ઉત્પન્ન થયો હોય. બરોબર. જે વધતો વધતો વધતો ધાર ઉભે થાય એને કોડવો પડેલો હોય, બીજું ગયેલું હોય. અત્યારે કોઈ એવું છે? અત્યારે કોઈ એવું છે? એ તો સાચે તારા ખબર આપી દે ને અમે ઉગેલું દેખાય કે ખબર આપીએ કે આ સાહેબ અહીં દેખાય છે. અમૃતભાઈ પૂછે છે કે તીર્થંકર નો મિનિંગ સમજાવશો? કોણ પૂછે? અમૃતભાઈ. તીર્થંકર એટલે નમોવારી હંતા પહેલા પહેલા નમસ્કાર મળી જાય તીર્થંકરો. હરિહંત એટલે જેને દુશ્મનો હરી નાખ્યા છે, ક્રોધ માન લોક રાખે છે એ એમને હું નમસ્કાર કરું છું. અને હરિહંત એમને સાહેબ પ્રત્યક્ષ ઉપકારી હોય અહીંયા આજે આપણું ઘરનું કલ્યાણ તો પૂરું થઈ ગયું તો આપણું કલ્યાણ થઈ ગયા. એટલે હરિહંત એટલે છ દુશ્મનો જે નાશ કર્યા, ક્રોધ માન માયેલો રાખ દે એ હરિહંત. હરી એટલે દુશ્મન, હંત એટલે હળ્યા. એટલે તીર્થંકર કેમ કેવાય હતા કે તે જ્યાં જાય ત્યાં તીર્થભૂમિ કહેવાય. જ્યાં જાય ગમે ત્યાં ભય તો તીર્થભૂમિ. હા, અમે અમે જ્યાં જઈએ તો તીર્થભૂમિ લોકો ભય. તમારે તો આવ્યા ને ત્યાં તીર્થભૂમિ કહેવાય. તમે જયારે ના હોય ત્યારે વાતો કરશે કે માસો આ ખુશી બેઠેલા અહીં બેઠેલા તે બરોબર છે, એ બધી વાતો ચાલશે. એમ કે છે કે દાદા ની વિતરાગતા આપણે આવી જોઈએ છીએ તો તીર્થંકરો ની વિતરાગતા આનાથી પણ વધારે હોય. આ પૂર્ણ સ્વરૂપે દેખાય હોય. કેવી હતી દાદા? રામમોહન કે છે કે દાદા માં જે વિતરાગતા દેખાય છે એ જ અમને પૂર્ણ સ્વરૂપ દેખાય છે, તો એનાથી પણ ઊંચી હોય. ઉદયકરમ ને લીધે એવો ફેરતું હોય આ વિતરાગતા માં વિતરાગતા. દાદા ને વિશેષ શું હોય? આની ખેતી મળે બિલકુલ, એની વિશેષ શું હોય? એમાં એવું એવું કયું લોચમિક તત્વ હોય કે જે છૂટે નહીં? એવો કયો ગુણ હોય એનામાં કે ત્યાંથી છોડીને જવાનો ભાવ નહીં થાય? વાણી બોલે તો મીઠી મધુરી, મધુરી વાણી ગમે આપણે નાની બોલે મળે એટલે કેટલી મદદ. એટલે તમારે દાદા તમારે મહાવિદ્યાલય ક્ષેત્ર માં જવાનું ખરું? અહિયાંથી તમારે અહીંથી મહાવિદ્યાલય ક્ષેત્ર માં જવાનું ખરું? હા બધા જવા દે તમારે હિસાબ હોય. દર્શન થી દાદા મોક્ષ થાય? તીર્થંકર ભગવાન ના દર્શન થી મોક્ષ થાય? દર્શન થી એની દર્શન એટલે વિતરાગ થાય ને જોવાથી, એની વિતરાગ થાય ને એનું વાતાવરણ જોઈએ એટલે આપણું મને જે બધું જે લગ્નાથ હોય શની જાય છે, શની જાય છે મોક્ષ તૈયાર થઈ ગયો. મોક્ષ ની ભૂમિકા તૈયાર થઈ ગઈ, હવે ફક્ત એને મળવાનું રહ્યું. ફક્ત ભૂમિકા બધી બધી તૈયાર, પાપો બધી બધી થઈ ગયા, બીજી બધી થઈ ગઈ, ભૂમિકા તૈયાર થઈ, એમને મળવાનું બાકી રહી ગયું, હવે એનું દર્શન કરવાનું. કારણ કે કોઈને છુપો આપે નહીં કે કોઈને કહે નહીં, ઉપદેશ આપે નહીં. અમે ઉપદેશ અમે ના આપીએ, આ દેશના કહેવાય છે. શું કહે છે? દેશના એટલે એની મેરેજ વાણી નીકળ્યા જ કરે, ઓનલી ટેપ રેકોર્ડ. એર ઇન્ડિયા નું મોટું મીઠું પ્લેન હશે. હા મોટું પ્લેન હશે. જમ્બો જમ્બો જમ્બો જેટ એક પદ દોડાવું છે દાદા નો. અરે એ લોકો ને લેને તો કઈ પડે એ ભોગવી લો, ગરમી લાગે તો ગરમી ભોગવે, સુખ ભોગવી સુખ ના કરો. નવા દુઃખ કેવી રીતે લેવાના? નવા દુઃખ કેવી રીતે લેવા જાય? નવા દુઃખ લેવાના આપણે આઈ પહેલા થી ભગવતા ને. હા આઈ પહેલા દુઃખ લેવા પથારી એ બધું વાપરીએ આપણે, આપણે એની અગેન્સ્ટ માં જ વાપરીએ છીએ ને. પ્રયત્ન ના કરે છે આપડે ગહેના સુખો ભોગવીએ તો એ પાછું ઋણા નું બંધ બંધાય. ઉધરસ આવે, માથું દુખે, ત્યારે બને તો ભોગી લઈએ તો સારું, ને દવા ના લઈએ તો સારું. ચિંતા અને ટેન્શન એ ખરી રીતે બધા ફાઇલ નંબર 1 ના જ ને? બધા મન ના મન ના મન બુદ્ધિ ને અહંકાર એ પાછા બધા અરૂપી છે ને. રૂપી છે રસ્તો ભૂલેલો હોય, 50 મિનિટ ભૂલો પડ્યો હોય તો વધુ નઈ. કેટલું સરસ કાર ઘર ગોઠવી છે, નહી તો કકડાટ કકડાટ કરી ગયા. ડ્રાઈવિંગ કરનારો કકડાટ, હું શું કરું તમે એવા કાળા કાળા વાતો અથાડી પાડે ઉડતો અથડે કોકડી જડે મગજ બગડી જાય ને અથાડી પાડે કોકડી. કેવું વ્યવસ્થિત આપી બે લાઈન ચલાવવાની છે. તો શૈલેષ પેલા પણ ચલાવતો હતો, વસંત કે તું આ બાજુ જ ચલાવ. એટલે શૈલેષ એમ જોયું કે એવું શું મને કરો છો, એટલે નિરૂબેન કે તમે ગોળી છોડી એટલે મેં કીધું તમારા પર તમારો પૂરો હક છે, તમારા પર તો છોડવા દો, બધે થી બંધ કરું તો પછી કેમની જીવીશ. પોતાની હાથે જ કામ થઈ જાય, મારે દોસ્તી બોલતી બધા ધ્યાન એટલે શું? ધ્યાન કોને કહેવાય? ધ્યાન કે છે હું ધ્યાન કરું છું અને ધ્યાનમાં આખું જગત વિસ્તૃત થઈ જાય છે અને પોતે આત્માનું ધ્યાન કરે છે. તો કે ધ્યાન જરા એના માટે જરા વધારે એમને ફોડ પડે, સમજાય એવું કઈ છે, વધારે જાણવું છે. આત્મા તો શબ્દ જો શબ્દ લખતા એના આવડે, આત્મા વસ્તુ જુદી અંધેરી વસ્તુ છે. એનું ધ્યાન થાય ને એક મિનિટ તો કાયમ નું થઈ જાય, લૌકિક વસ્તુ નથી, લોક ને કામ લાગે એવી વસ્તુ નથી. લોક ને તો જ્ઞાની પુણ્ય રૂપાથી થઈ જાય, લાગે પડશે, પણ આત્મધ્યાન ના થાય જલ્દી. એ તો અમારે તમને જ્ઞાન આપવું પડે, એનાથી પાપો ભસ્મીભૂત થાય ત્યારે પ્રગટ થાય. પછી મારી આજ્ઞામાં તો આત્મા ધ્યાન દે, એટલે અત્યારે શું કરો છો તમે? બે હજ હવા બે હજ પછી શું બેસીને કરો? ચાલુ ધ્યાન કોઈ કરો છો? કઈ વસ્તુ નક્કી કરો છો કે આ બહારની વસ્તુ કેવી રીતે ધ્યાન કરશે? મને કોણ સમજે પાડ તું ભૂલતું હોય તું થાય. ગુરુજીએ જે બતાવ્યું તે પ્રમાણે ના, ગુરુ મહારાજે જે રીતે બતાવ્યું એ પ્રમાણે કરે છે. બરોબર છે ને, પણ એ આપવાનું ધ્યાન નથી, પણ ગમે તે ધ્યાન છે ને આપણે જો શાંતિ રહેતી હોય તો કરવું. શું ભાઈ કેટલી વાર જગત ભૂલી જાય છે? જેટલી વાર ધ્યાન કરવા બેસે એટલી વાર ખરું, પછી નામ સ્મરણ કરે ત્યારે પણ અરે વિસ્મૃત રહે, બીજો વિચાર નહીં આવે નામ સ્મરણ કરીએ ત્યારે નામ સ્મરણ માં રહી જાય. નામ સ્મરણ માં નહીં રહીએ ત્યારે થાય, નામ સ્મરણ માં ના રહીએ ત્યારે થાય. મધ્યદ બંધ થઈ ગયા છે, નથી જતા ચોદાર થાય તો ખરું, નથી મંત્ર મંત્ર બોલો પછી આત્માનું ધ્યાન, આત્માનું જ ધ્યાન કરવાનું. તમને એકલા બતાવી ઘરમાં આગળ બધું બહુ જવાનું એટલે પ્રયત્ન કરવો પડે. એટલે જ તો કે મેં તે દિવસે ગયેલું, એટલે વિસ્બર્ગ આવેલા દાદા, પેલા અમૃતબેન ત્યાં પેલા હોલ માં સત્સંગ હતો ને ત્યારે બેન આવેલા, અડધો પોણો કલાક દાદા ભગવાન આસિંહ જે કારો બોલાવી ત્યાં અહીંથી તો જ્ઞાન લઈ લો, જ્ઞાન લઈ લો એટલે શું તમે આત્મા પ્રગટ થયા, નિરંતર ચોઈસે કલાક રહ્યા કરે. એમને પેલું પ્રશ્ન પેલું કે આ ગુરુ મહારાજ હું કરું છું અને પછી જ્ઞાન લઉં તો કે આમ એકબીજાને કે હરકત ના આવે ને એટલે અટકી જાય. એ બધું લૌકિક છે ને, આ અલૌકિક છે ને, લોકી ના લોકી લૌકિક તો કર્યા કરજે, લૌકિક તો વ્યવહાર છે. શું નામ તમારું? જ્યોત્સના. જ્યોત્સના જગલો કઈ કરે અને તમારે આત્મા નું કરવાનું સમજ પડે ને. જ્યોત્સના દીદી ના આત્મા નું જુદું બે જુદા હોય, એટલે પેલું લોકી નું કરવું પડે. લોકી ના ઘેર સંસાર ચાલે આ રીતે ધ્યાન કરવા બેસવું પડે ને, ધ્યાન બેસવું પડે, ધ્યાન કરવા બેસવું, ધ્યાન કરવું પડે. તમે કોઈ ગુરુ ના કહેવાય, અમુક નાની પણ છે ગુરુ થઈએ નહીં, ગુરુ ને ગુરુ થાય બરોબર, ગુરુ એટલે માર્ગ દેખાડનાર. અને હવે તમે ચિંતામાંથી મુક્તિ ખોટો ગુરુજી જે માર્ગ બતાવે, ગુરુજી જે માર્ગ બતાવે ખરો કે ખોટો, વ્યવહાર માટે બરોબર, લૌકિક માટે બરોબર, લૌકિક માટે બરોબર છે. આપણને શાંતિ રહેતા કે શા માટે ખોટો કહેવાય, કેમ ખોટો કહેવાય નહીં. પણ આ ચિંતા ચિંતા ઉપાધિ થાય, આત્મા પ્રાપ્ત થયો છે ને, આત્મા પ્રાપ્ત થાય છે એને પામો, અને આત્મા પ્રાપ્ત થયો ત્યારે આમ ચિંતા ચિંતા થાય ને. હું પ્રાપ્ત કરું હોય તો આવજો, નિર્દેશી માં આવતા છે આગળ. તમે પહેલા ગુરુ થઈ જ નહીં તો તમે જ્ઞાન આપો તમે શું કહેવાય? જ્ઞાની પુરુષ કહેવાય, ભગવાન પ્રતિનિધિ કહેવાય, ભગવાન અમને રસ થયેલા હોય. જુદો તો રસ્તો દેખાડ ના કહેવાય, અમર મૂકી આપે, જે માગે આપે. બીજું કઈ પણ ગીર વિકલ્પ સમાધિ આવો તાર બધે. આ બધા એવું થયેલું આ બધા પાસે બધું કરતી એ બધું કાયમ ની શાંતિ, કાયમ મોક્ષ માં બે વર્ષ બે વર્ષ પછી મોક્ષ થવાનું. અહી જ થઈ ગયો મોક્ષ. ગુરુ ને તો કરવું જ પડે, ગુરુ ના કરતા સંસાર છે ત્યારે માટેલો બાટેલો ધંધા રોજગાર છે ત્યારે સંસાર બગડી જાય. અને આત્માનું પ્રાપ્ત થયા પછી ગુરુ બિના જ્ઞાન ન હોય તો એ જ્ઞાન કેવું કહેવાય? ગુરુ બિના જ્ઞાન ના હોય એવું કે છે તો એ જ્ઞાન કેવું છે? પણ એ જ્ઞાન સંસાર વ્યવહારનું, સંસાર વ્યવહારનું, સંસાર વ્યવહાર બધી અડચણો હોય ને નીકળી જાય બધી જ્ઞાન થી, સમજ્યું ને? અને આ તો મોક્ષ એટલે તો જ્ઞાની બોલ છે. આત્મા નિરંતર કરી આપે છે, સ્થળ વાળા ભગવાન બોલાય નહીં, ભગવાન આઘાત આ થાય. તમારું જ્ઞાન લીધા પછી મનુષ્ય જન્મ ફરીથી મળે ખરો કે મુક્તિ મળી જાય? તમારું જ્ઞાન લીધા પછી મનુષ્ય જન્મ ફરી મળે ખરો કે મુક્તિ થઈ જાય? નહીં, એક અવતાર મળે, મનુષ્ય અવતાર મળે. પાછલા બધા તમારે પાછો જન્મ લેવો પડશે કે મારે પાછો જન્મ લેવો પડશે? તમારે તમારે તમારે તમારે ફરી જન્મ લેવો પડશે? હું તો મુક્ત જ છું, પણ છતાં જન્મ લેવાનો, કારણ કે આ બધાને ભેદ મુક્ત લઈ જવા. મુક્ત હોય ને, જે મુક્ત થઈ ગયા ને એને એક જન્મ સુધી પછી જેનો ફરક ના પડે એના માટે, તો પછી તો બીજાના મુક્તિ માટે ના જમણા અવતારો પણ પાછો. આત્મા પ્રાપ્ત થયેલા માણસ ના હોય શકે કોઈ ગુરુ, એટલે બુદ્ધિ ના હોય તેના હોય, તમારા બુદ્ધિ નહીં ગુરુ. આ ગુરુ બધા બુદ્ધિ હમણાં એમને જ પોતે આત્મા પ્રાપ્ત થયેલો હોય તો તમને શું કરાય? એ જયારે તમે આપડે કહીએ ને આવું હું ભલે ક્યાં મળે, ક્યાંય મળે ના મળે એવો અનુભવ નથી કર્યો પછી. એવું જોવાય ને, એવું બધું ભણાય ને. અને મુક્ત બીજા ને મુક્તિ આપે, ચિંતા ચિંતા થાય. $2,000 તો દાવો મળે એવું કહ્યું બધા. આ તો બધું વ્યવહારિક બધું, આ બધું ગુરુ કેવા વ્યવહારિક ગુરુ છે, સંસાર વ્યવહાર કેવા, સંસાર વ્યવહાર ને ગાઈડ કેવાય, ગાઈડ ના દે એટલે. અને પછી મુક્ત થવા માટે તો મુક્ત પુરુષ ની જરૂર, એ બંધેલા ના હોય તેની જરૂર. એ પુસ્તકો જુદા હોય, એ બધી વાત જુદી હોય. આ કયું પુસ્તક વાંચવાનું કયું છે? આજ્ઞા આપી છે કે સત્સંગ ભજન અને મેડિટેશન કરવાનું, સત્સંગ ભજન અને મેડિટેશન આટલું કરવાની આજ્ઞા આપેલી. જે પ્રમાણે ધ્યાન કરાવે, ભક્તિ આપે, આપે તે કરાવે પડે. અને એક કરે મુક્તિ આપે, સંસાર મુક્તિ એટલે ચિંતા ડિપ્રેશન ના આવે, લઈ જાય તો મનને અસર ના થાય. આ તો બધું સંસાર વ્યવહાર જ છે, એ લૌકિક કહેવાય. અને અલૌકિક છે, લૌકિક માં તો પાછું હતી તેને તે ઉપાધિ કરી. આવે પણ એવું છે, આરોગ્ય ના મળે તો લૌકિક તો પીવું છે, ખાવા તો છે, જે મળતા હોય પણ જે સારા ગૌ ના મળતા હોય કાંઠા ગૌ પણ તમે ખાવા જ નહીં. સત્યમાં રહેવું ગમે છે ને, આ ના મળે તો સત્યમાં રહેવું કોઈ કુસંગ નુકસાનકારક છે. બેન કહી છે કે અમે એલ એમાં રહે છે, પેલા એલ એમાં જતા હતા. આત્મા નું અંદર આવે બોલી નહીં, એટલે અવ્યક્ત જે છે, વ્યક્ત થયું નથી, એને જોડ્યા વગર શબ્દ થી જાણતા નથી, રૂપ થી જાણતા, રૂપ થી નહીં જાણતા, સાપ થી જાણતા. એ પણ કહ્યું છે ને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, એમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ગુરુદેવો કહ્યું છે ને. એ તો બધું આ લોકો એ સાથે ગીતા ગાવા માટે સતયુગ ની વાત છે, સતયુગ ની વાત છે. તો એમને કહ્યું પણ છે કે સતયુગ આવેગા. ના ના, એ તો સદગુરુદેવ કે સદગુરુ, સદગુરુ એટલે શું, અવિનાશી તત્વ આત્મા જાણતા હોય. અને આ તો ગુરુ ને રસ્તે એકાદ ગુરુ હોય આખા દુનિયામાં, એક કે બે એવા ના હોય ગુરુ, એ ગુરુ હતા જ ગુરુ બ્રહ્મા ગુરુ ભગવાન. આટલા બધા ડિવોટીસ છે પછી તો આખી દુનિયામાં એમને આટલા બધા ડિવોટી કેમ છે? ભક્તો બહુ હોય, ભક્તો કરોડો હોય, ભગવાન તો અજ્ઞાની પણ બહુ કરોડો ભક્તો હોય. કરોડો નથી, બેવડો મોટો ના હોય ને, સારી વસ્તુ સાચી વસ્તુ સાથે નસીબ ના હોય. ભક્તો બધા જોઈએ એટલે આ ક્રાઇસ્ટ ને આ બધ ભક્તો છે. તો એ ક્રાઇસ્ટ વાળા કે અમારો ધર્મ ઊંચો હતો, આપડે ના કહેવાય નહીં, બરોબર સવાર આપડે જયારે ક્રાઇસ્ટ હતા ચિંતા બંધ થાય તો સાચું, એ તો એ ગુરુ નહીં તો ગુરુ જ કહેવાય. ચિંતા બંધ થાય, મુક્તિ આપે, ઉપાધિ ના રહે, આ તો બધું કહેવાતા બધા કયું નો માલ બધો કયું કેવો ભાઈ, પછી ખાવું પછી કેવું ભાઈ, એવું જેમ ચલાવવું પડે ના ચલાવવું પડે, ના ચલાવવું પડે જોવાથી સારી વસ્તુ ના બોલે તો પછી શું કરવું. ગીતા ગીતા છે ને, ગીતા અરે શું આ ચાર વેદ છે ને, એ ચાર વેદ ઘણી રહેતા શું કે This is not that કે શું કે તું આત્મા ખોય તો આ ન બધા લોકો આત્મા ની વાત કરે છે, આત્મા તો અત્યારે સાંભળ્યો જ નથી જગત, એ અલૌકિક વસ્તુ છે. એક ચાર વેદ ભણી રહેતા કે this is not that, બરાબર. અને આ બધા સંતો થયા આપડે પૂછીએ કે કોને બનાવ્યું દુનિયા, તો શું કે ભગવાને બનાવ્યું એને કાઢી રાખવો છે, તો કાઢી નાખે બધા રસ્તે તરી જાય. બાકી ભગવાને બનાવ્યું એમ ક્યાં છે, તો હજી કશું જ વાંધો નથી. આ તો અલૌકિક માં ભગવાન બનાવ્યું, પણ અલૌકિક માં વાસ્તવિક માં હશે ને દૂધ હશે ને કઈ તમને લાગે છે વાસ્તવિક નું નવી જન્મ હશે કશું? ભગવાન માનવ સ્વરૂપે આવે ને, ભગવાન માનવ સ્વરૂપે આવે ને, માનવ સ્વરૂપે આવે નવરો છે ને કઈ. કૃષ્ણ ભગવાન ભગવાન કેમ કેવાય, રામ રામ કેમ કેવાય, ચડાઈ જ નો કરે કૃષ્ણ ભગવાન ભગવાન કેમ કહેવાય, રામ ભગવાન કેમ કહેવાય? તો દરેક અહીંયા કે માને પેટે જન્મે તે પૂર્ણાહુતિ થવા માટે, પૂર્ણ થવા માટે જન્મે. બે ચાર અવતાર, પાંચ અવતાર ની